શ્રીમદ ભાગવત પાંચમો સ્કંધ આઠમો અધ્યાય મૃગના મોહમાં ફસાઈને ભરતજીનો મૃગ યોનિમાં જન્મ લેવો. શ્રી સુખદેવજી કહે છે, એકવાર ભરતજી ગંડકી નદીમાં સ્નાન કરીને નિત્ય નૈમિતિક તથા શૌચ વગેરે અન્ય આવશ્યક કર્મમાંથી પરવારીને પ્રણવ ઓમકારનો જપ કરતા ત્રણ મુહૂર્ત સુધી નદીના જળપ્રવાહ પાસે બેસી રહ્યા. હે રાજ, એ જ સમયે હરણી તરસથી વ્યાકુળ થઈને પાણી પીવા માટે એકલી જ તે નદી કિનારે આવી. હજી તો તે પાણી પી રહી હતી, ત્યાં જ ગરજતા સિંહની જગતને ભય કમાડતી લોક ભયંકર ત્રાળ સંભળાવી. હરણની જાત તો સ્વભાવ જ ડરપોક હોય છે. તે હરણી પહેલાથી જ ચકિત થઈને ચારે બાજુ જોતી રહેતી હતી. હવે જેવો તેના કાને તે ભયંકર શબ્દ પડ્યો કે તરત સિંહના ડરનું માર્યું તેનું કાળજું ધડકવા લાગ્યું અને તેની આંખો દયામણી કાતર થઈ ગઈ. તરસ હજી છિપાઈ ન હતી, પણ હવે તો જીવ બચાવવાની નોબત આવવી પડી. તેથી તેણે ભયને લીધે નદી પાર કરવા માટે જોરથી છલાંગ માર્યું. તેના પેટમાં ગર્ભ હતો, તેથી છલાંગ મારતી વેળાએ અત્યંત ભયને કારણે તેનો તે ગર્ભ પોતાના સ્થાનેથી ખસીને યોનિ દ્વારમાંથી નીકળી જઈને નદીના પ્રવાહમાં પડ્યું. તે કાળિયાર હરણી અચાનક ગર્ભના પડી જવાને, લાંબી છલાંગ મારવાને તથા સિંહથી બીધેલી હોવાને કારણે ઘણી જ દુખાતુર થઈ ગઈ હતી. હવે પોતાના સમૂહમાંથી વિયોગ થઈ ગયો, તેથી તે કોઈ ગુફામાં જઈ પડી અને ત્યાં જ મરી ગયો. રાજર્ષિ ભરતે જોયું કે બિચારું હરણીનું બચ્ચું પોતાની માથેથી ખૂટું પડીને નદીના પ્રવાહમાં તણાઈ રહ્યું છે. આનાથી તેમને તેના પર ઘણી દયા આવી અને તેઓ સ્વજનની જેમ તે માતા વિહોણા બચ્ચાને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. તે મૃગબાળ પ્રત્યે ભરતજીની મમતા ઉત્તરોત્તર વધતી જ ગઈ. તેઓ હંમેશા તેના ખાવા પીવાની વ્યવસ્થા કરી, વાઘ સિંહ વગેરેથી તેને બચાવવું, લાડ લડાવવા અને પુચકારવું વગેરેની ચિંતામાં જ ડૂબેલા રહેવા લાગ્યા. થોડા જ દિવસોમાં તેમના યમ નિયમ ભગવત પૂજન વગેરે આવશ્યક કર્મો એક પછી એક છૂટવા લાગ્યા અને આખરે બધા જ કર્મો છૂટી ગયા. તેમનો એવો વિચાર થયા કરતો કે અહો, કેવી ખેદની વાત છે, આ બિચારા બિન મૃગ બાળને કાળચક્રની ગતિએ પોતાના સમય સુહૃદો અને બંધુ બાંધવોથી અળગું કરીને મારા શરણમાં પહોંચાડી દીધું છે. આ મને જ પોતાના માતા પિતા, ભાઈ ભાંડુ અને સમૂહનો સાચી સંગી સમજે છે અને મારા સિવાય અમને કોઈની ખબર નથી અને મારામાં આનો વિશ્વાસ પણ ઘણો છે. હું પણ શરણાગતની ઉપેક્ષા કરવામાં જે દોષો છે તેમને જાણું છું, તેથી મારે હવે પોતાના આશ્રિતની બધા પ્રકારની દોષ બુદ્ધિ ત્યજીને સારી રીતે પાલન પોષણ કરવું જોઈએ, લાડ પ્યાર કરવા જોઈએ. ખરે જ શાંત સ્વભાવવાળા અને દિન દુખિયાનું રક્ષણ કરનારા પરોપકારી સજ્જનો આવા શરણાગતના રક્ષણ ખાતર પોતાના મોટા અને મોટા સ્વાર્થની પણ પરવા કરતા નથી. આ પ્રમાણે હરણના તે બચ્ચામાં આસક્તિ વધી જવાથી બેસતા, સૂતા, હરતા, ફરતા, ઊભા રહેતા તેમજ ભોજન કરતી વખતે પણ તેમનું ચિત્ત તેના સ્નેહ પાસમાં બંધાયેલો રહેતો હતો. જ્યારે તેમને દર્ભ પુષ્પ સમેત પત્ર ફળ કંદમૂળ વગેરે લાવવાનું થતું ત્યારે વરુ અને કૂતરાઓની બીકને લીધે તેને તેઓ સાથે જ લઈને વનમાં જતા. રસ્તામાં જ્યાં ને ત્યાં ખૂણું ઘાસ વગેરે જોઈને તે અરણબાળ મુગ્ધ ભાવે રોકાઈ જતું તો તેઓ અત્યંત પ્રેમપૂર્ણ હૃદયથી દયાવશ તેને પોતાના ખભે બેસાડી દેતા. આ પ્રમાણે ક્યારેક ખોળામાં લઈને તો ક્યારેક છાતી વળગાડીને તેને લાડ કરવામાં પણ તેમને ઘણું સુખ મળતું. નિત્ય નૈમિત કર્મો કરતી વખતે પણ રાજ રાજેશ્વર ભરતજી વચ્ચે વચ્ચે ઉઠી જઈને તે મૃગ બાળને જોઈ લેતા અને જ્યારે તેના પર તેમની નજર પડતી ત્યારે જ તેમના ચિત્તને શાંતિ મળતી. તે સમયે તેના માટે મંગળ કામના કરતા તે બોલી ઉઠતા, બેટા તારું સર્વત્ર કલ્યાણ થાય. ક્યારેક જો તે જોવામાં આવતું નહીં તો જેનું ધન લૂંટાઈ ગયું હોય તેવા લાચાર માણસની જેમ તેનું ચિત્ત અત્યંત ઉદ્વિગ્ન થઈ જતું. અને પછી તેઓ અરણીના તે બચ્ચાના વિરહથી વ્યાકુળ અને સંતપ્ત થઈને કરુણાવશ અત્યંત ઉત્કંઠિત અને મોહાવિષ્ટ મોહના આવેશથી ગ્રસ્ત થઈ જતા તથા શોક મગ્ન થઈને આ પ્રમાણે બોલી ઉઠતા, અરે શું કહી શકાય, શું તે મા વિહોણ બિચારું મૃગબાળ દુષ્ટ કિરાતના જેવી બુદ્ધિવાળા પુણ્યહીણા અનાર્ય એવા મારો વિશ્વાસ કરીને મને પોતાનો આત્મીય માનીને મેં કરેલા અપરાધોને સદપુરુષોની જેમ ભૂલી જઈને ફરી પાછું તો આવશે ને? શું હું ફરી આ આશ્રમના ઉપવનમાં તેને ભગવાનની કૃપાથી સુરક્ષિત ખેમ ખેમ રહીને નિર્વિઘ્નપણે લીલી લીલું ધરો ચરતું જોવા પામીશ? અરે ક્યાંક એવું ના બને કે કોઈ વરુ કૂતરો ટોળે મળીને રખડનાર ભૂંડ વગેરે અથવા એકલા ઘૂમનાર વાઘસિંહ તેને ભરખી ન જાય. અરે સમગ્ર જગતના સ્વયં કુશળ માટે પ્રગટતા વેદત્રય રૂપ સૂર્ય ભગવાન અસ્ત થવા પર છે, પણ હજી સુધી અરણીની તે થાપણ વળીને પાછી નથી આવી. શું તે મૃગરાજ કુમાર પુણ્યહીણા એવા મારી પાસે આવીને મૃગબાળને અનુરૂપ પોતાની જાત જાતની મનોહર અને દર્શનીય ક્રીડાઓથી પોતાના સ્વજનોનો શોક દૂર કરતો મને આનંદિત તો કરશે ને? હવે ક્યારેક હું જ્યારે પ્રણય કોપથી રમત ખાતર ખાલી ખોટી સમાધિના બહાને આંખો વીંચીને બેસી જતો ત્યારે તે ચકિત ચિત્તથી મારી પાસે આવીને જળબિંદુ જેવું જેવી નાજુક અને નાની નાની શિંગડીઓની અણીથી મારા અંગોને કેવું તો ખંડવાળવા લાગતો હતો. ક્યારેક હું દર્ભ પર હવન સામગ્રી મૂકતો અને તે પોતાના દાંતોથી તેને ખેંચીને અપવિત્ર કરી મૂકતો તો મારા હુંકાવાથી તે અત્યંત ભયભીત થઈને તે જ સમયે ઉછળવા કૂદવાનું છોડી દેતો અને ઋષિકુમારની જેમ પોતાની સમસ્ત ઇન્દ્રિયોનો નિરોધ કરીને ચૂપચાપ બેસી જતો. પછી જમીન પરના તે મૃગબાળની ખરીઓના નિશાન જોઈને કહેવા લાગતા, અહો આ તપસ્વીની ધરતીએ એવું તો ક્યુ તપ કર્યું છે કે તે અતિ નમ્ર કાળિયાર મૃગબાળના નાના નાના સુંદર સુખદાયી અને શું કોમળ ખરીઓવાળા ચરણોના ચિહ્નોથી મને કે જે હું પોતાનું મૃગધન લૂંટાઈ જવાથી અત્યંત વ્યાકુળ અને દૂર થઈ રહ્યો છું તે ધનની પુનઃ પ્રાપ્તિનો માર્ગ બતાવી રહી છે અને તે પોતે પોતાના શરીરને પણ સર્વત્ર તે પદચિહ્નોથી વિભૂષિત કરીને સ્વર્ગ અને અપવર્ગના ઈચ્છુક બ્રાહ્મણો માટે યજ્ઞ સ્થળ બનાવી રહી છે. ચંદ્રમામાં યજ્ઞ સ્થળ કહેતા શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે કે જે ભૂમિમાં કૃષ્ણમુદ કાળિયાર વિચરે છે તે અત્યંત પવિત્ર અને યજ્ઞના અનુષ્ઠાન માટે યોગ્ય છે. ચંદ્રમામાં મૃગના જીવ કાળું ચિહ્ન જોઈને તેને પોતાનો જ મૃગ માનીને કહેવા લાગતા જેની માતા સિંહના ભયથી મરી ગઈ હતી તે જ મૃગ શિશુ આજે પોતાના આશ્રમથી પણ વિખૂટું પડી ગયું છે. તેથી તેને અનાથ જોઈને શું આ દિનવત્સલ ભગવાન નક્ષત્ર નાથ ચંદ્રમા દયાથી પ્રેરાને તેનું રક્ષણ કરી રહ્યા છે. પછી ચંદ્રમાના શીતળ કિરણોથી આહ્લાદિત થઈને કહેવા લાગતા કે પછી પોતાના પુત્રોના વિયોગ રૂપી દાવાનળની વિષમ જ્વાળાથી હૃદય કમળ બાજી જવાને કારણે મેં એક મૃગ બાળનો સહારો લીધો હતો. હવે તેના ચાલ્યા જવાથી મારું હૃદય ફરીથી બળવા લાગ્યું છે. તેથી આ શુભાનાથ ચંદ્રમા પોતાના શીતળ શાંત સ્નેહસભર અને વદન સલીલ રૂપી અમૃતમય કિરણો વડે મને શાંત કરી રહ્યા છે. હે રાજન, આ પ્રમાણે જેમના પૂરા થવાનું સર્વથા અસંભવ હતું તે વિવિધ મનોરથથી ભરતનું ચિત્ત વ્યાકુળ રહેવા લાગ્યું. મૃગબાળના રૂપમાં પ્રતીત થતા પોતાના પ્રારબ્ધ કર્મને કારણે તપસ્વી ભરતજી ભગવાનની આરાધનાના કર્મમાંથી તેમજ યોગના અનુષ્ઠાનમાંથી ચ્યુત થઈ ગયા. નહીતર તો જેમણે પોતાના જ હૃદયથી ઉત્પન્ન થયેલા અને ત્યજી દેવા દુષ્કર એવા પોતાના પુત્રોને પણ તેઓ મોક્ષના માર્ગમાં સાક્ષાત વિઘ્નરૂપ છે એમ સમજીને ત્યજી દીધા હતા તેવા તેમની આ અન્ય જાતીય મૃગબાળમાં આવી આસક્તિ શા માટે થવા પામે? આ પ્રમાણે રાજર્ષિ ભરત વિઘ્નોના વશીભૂત થઈને યોગના સાધનમાંથી ભ્રષ્ટ થઈ ગયા અને તે મૃગબાળના પાલન પોષણમાં અને લાડ પ્યારમાં જ વ્યસ્ત રહીને આત્મ સ્વરૂપને વિસરી ગયા. એ દરમિયાન જેનું ટળવું અત્યંત મુશ્કેલ છે તે પ્રબળ વેગવાળો વિકરાળ કાળ જેમ ઉંદરના દરમાં સાપ ઘૂસી આવે તેવી જ રીતે તેમના માથા પર ચડી આવ્યો. તે વેળાએ પણ તે મૃગબાળ તેમની પાસે બેઠેલા પુત્રની જેમ શોકાતુર થઈ રહ્યો હતો. તેઓ તેને આ સ્થિતિમાં નીલકી રહ્યા હતા અને તેમનું ચિત્ત તેનામાં જ લાગેલું હતું. આ પ્રકારની આસક્તિમાં જે મૃગની સાથે તેમનું શરીર પણ છૂટી ગયું ત્યારબાદ તેમને અંતકાળની ભાવના મુજબ અન્ય સાધારણ મનુષ્યની જેમ મૃગ શરીર જ મળ્યું, પરંતુ તેમની સાધના પૂરેપૂરી હતી તેથી તેમની પૂર્વજન્મની સ્મૃતિનો નાશ થયો નહીં. તે યોનિમાં પણ પૂર્વજન્મની ભગવાનની આરાધનાના પ્રભાવથી પોતાના મૃગરૂપ થવાનું કારણ જાણીને તેઓ ઘણો જ પશ્ચાતાપ કરતા કહેવા લાગ્યા, અહો, ઘણા ખેદની વાત છે કે હું સંયમશીલ મહાનુભાવોના માર્ગમાંથી પતિત થઈ ગયો. મેં તો ધૈર્યપૂર્વક બધા પ્રકારની આસક્તિ ત્યજીને એકાંત અને પવિત્ર વનનો આશ્રય લીધો હતો. ત્યાં રહીને જે ચિત્તને મેં સર્વ પ્રાણીના આત્મા શ્રી વાસુદેવમાં નિરંતર તેમના જ ગુણ શ્રવણ મનન અને સંકીર્તન કરીને તથા પ્રત્યેક ક્ષણને તેમની જ આરાધના સ્મરણ વગેરે થકી સફર કરીને સ્થિર ભાવે સંપૂર્ણપણે જોડી દીધું હતું. અજ્ઞાની એવા મારું તેજ ચિત્ત અકસ્માત એકાએક અંધાર્યું જ એક નાનકડા મૃગબાળ પાછળ પોતાના લક્ષ્યમાંથી ચ્યુત થઈ ગયું. આ પ્રમાણે મૃગ બનેલા રાજર્ષિ ભરતના હૃદયમાં જે વૈરાગ્ય ભાવ જાગૃત થયો તેને છુપાવેલો રાખીને તેમણે પોતાની માતા હરણીનો ત્યાગ કર્યો અને પોતાની જન્મભૂમિ કાલાંજર પર્વત પરથી તેઓ ફરી શાંત સ્વભાવવાળા મુનિઓના પ્રિય એવા તે શાલિગ્રામ તીર્થમાં કે જે ભગવાનનું ક્ષેત્ર છે ત્યાં પુલસ્ત્ય અને પુલહ ઋષિના આશ્રમમાં ચાલ્યા આવ્યા. ત્યાં રહીને પણ તેઓ કાળની જ પ્રતીક્ષા કરવા લાગ્યા. આસક્તિ તરફથી તેમને ભારે ભય લાગવા માંડ્યો હતો. તેથી માત્ર એકલા જ રહેતા અને સૂકા પાંદડા ઘાસ વગેરે વડે ગુજારો કરતા રહીને મૃગીઓની પ્રાપ્ત કરાવનારા પ્રારબ્ધના શયની વાટ જોતા રહ્યા. અંતે તેમણે પોતાના શરીરનો અડધો ભાગ ગંદકીના પાણીમાં ડૂબાડેલો રાખીને તે મૃગ શરીરનું વિસર્જન કર્યું. પાંચમા સ્કંદ અંતર્ગત ભરત ચરિત્રમાંનો આઠમો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.